વર્ણવે શરમણીય દર્શનમ મંદહાસરુચિરાનામ સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે અક્ષરધામમધ્યસ્થમ અનંતમુક્તસેવિતમ નેકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રીહરિમ ચિંતયા શ્રીહરિમ ઓમ અવતારિણી સ્વામિનારાયણાય નમઃ ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમઃ બોલો સ્વામી નારાયણ ભગવાનની હરિ કૃષ્ણ મહારાજની જય ઘનશ્યામ મહારાજની ઇષ્ટદેવ પરાત્પર પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામી નારાયણ વાલા વાલા ઘનશ્યામ મહારાજ આપણા જેવા હજારો જીવાત્માના પારક ઉદ્ધારક પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના ચરણમાં કોટિ કોટિ વંદન આપણી જીવન યાના નાવિક કહેણી અને રહેણી જેની એક રંગે રંગાયેલ છે એવા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુ મહારાજ સદાયને માટે માનસ ભાવથી પણ ગુરુ મહારાજ તથા વડીલ સંતોની અનુવૃત્તિમાં રહીને હજારો જીવોને કથામૃતનું રસપાન કરાવતા ગુરુ મહારાજની આજ્ઞાથી સંસ્થાનું સંચાલન કરતા અત્રે બિરાજમાન પરમ પૂજ્ય સદ્ગુરુ વર્ય પુરાણી સ્વામી શ્રી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી પૂજ્યપાદ પ્રીતમ સ્વરૂપદાસજી સ્વામી પૂજ્યપાદ સિદ્ધવલ્લભદાસજી સ્વામી પૂજ્ય સંતો આજે આપણે બધા એકત્ર થયા છીએ એકાદશીના જાગરણ માટે. એકાદશીનો ખૂબ મહિમા છે. આપણે ભક્તિ માર્ગી જે કોઈ ભક્તો સાધુ સંતો છીએ એ બધા જ એકાદશી નો લગભગ ઉજવણી કે એનું વ્રત કરતા હોઈએ છીએ. એ વ્રતની અંદર ઉપવાસના ઘણા પ્રકારો શાસ્ત્રોમાં કયા છે. સ્વામિનારાયણ સંપ્રદાય પ્રમાણે સત્સંગ જીવન ગ્રંથની અંદર ઉપવાસના ઘણા પ્રકારો કયા છે. એમાં પહેલો ઉપવાસ નિર્જળા ઉપવાસ, ત્યાર પછી આપણે જેને નકરડો ઉપવાસ કહીએ છીએ. આમ કરતા કરતા પોતપોતાની શક્તિ પ્રમાણે ઉપવાસની અંદર ફરાળ વગેરે કરતા હોય છે. પણ એકાદશીનો ઉપવાસ એ ભગવત ભક્તો માટે ખૂબ મહત્વનો છે. અને ઉપવાસના દિવસે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે દિવસની નિદ્રાનો યત્ન કરીને ત્યાગ કરો. મોટા ભાગના હરિભક્તો ભગવત ભક્તો દિવસે સુવાનું ટાળતા હોય અને સાથે સાથે સંતો ભક્તો આખો દિવસનો ઉપવાસ હોય, શરીર એકદમ નિર્મળ થયું હોય, એકાદશ ઇન્દ્રિયો શાંત થયા હોય, એકદમ નિર્મળ બની ગયા હોય, એટલે સાંજના સમયે રાત્રિના સમયે મન ભગવાનમાં એકદમ એકાગ્ર થયું હોય, એટલે ભગવાનને યાદ કરીને કીર્તન ધૂન કરતા હોય છે. અને એટલે આ વર્ષોથી જાગરણની પ્રથાઓ ચાલે છે. બધાયના મન એટલા જલ્દી સ્થિર કદાચ ન પણ થાય તો એને માટે સંતો આવું માધ્યમ બનાવતા હોય છે કે માધ્યમને આધારે જાગરણ થાય ને ભગવાનમાં વૃત્તિ રહે, ભગવાનમાં મન રહે. આપણે પૂર્વના ઇતિહાસો જોઈએ. શતાનંદ સ્વામી જ્યારે સંત દાસજી જ્યારે શતાનંદ વિપ્ર તરીકે બદ્રીનાથ ગયા છે એ વખતે બદ્રીનાથ એમને દર્શન થયા, એ પણ એકાદશીનો આખો ઉપવાસ અને આખી રાત્રિ જાગરણ કરીને આરાધના કરતા વહેલી સવારમાં ભગવાનના દર્શન થયા. સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆતના ઇતિહાસ લઈએ તો જ્યારે ધર્મદેવ અને ભક્તિ દેવીને ખૂબ દુઃખો આવ્યા અને ધર્મદેવ અને ભક્તિ દેવી એ જ્યારે વૃંદાવનની અંદર આરાધના કરવા ગયા, અનેક ઋષિ મુનિઓ આરાધના કરવા જ્યારે આવ્યા છે અને એ વખતે એકાદશીની આખો દિવસ બધાએ ઉપવાસ કર્યો અને ભજન કર્યું છે અને એકાદશીની રાત્રિએ આખી રાત જાગરણ કરી અને ભગવાનની આરાધના કરીને વહેલી સવારમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન દીધા છે. આપણા સત્સંગના ઇતિહાસની અંદર આવી અનેક ઘટનાઓ ઘટી છે. તો આપણે પણ એ જ વારસાને આગળ વધારવા માટે દર એકાદશીના જાગરણ કરીએ છીએ. રાજકોટ ગુરુકુલ સંસ્થાન દ્વારા આપણી અલગ અલગ શાખાઓ દ્વારા આ જાગરણના આયોજનો થાય છે. તમે જુદી જુદી રીતે જોડાયેલા છો. દર વખતે આપણે રાજકોટ ગુરુકુલ સાથે તમે જોડાઈને શ્રવણ કરી રહ્યા છો. આજની એકાદશી આજનું જાગરણ કંઈક જુદું છે. જુદું એટલા માટે તમે મીડિયાઓમાં ખૂબ વાંચ્યું હશે, સાંભળ્યું પણ હશે. આજની એકાદશી એ ત્રિસ્પર્શ એકાદશી છે એમ અત્યારના વિદ્વાનો કહે છે. ત્રિસ્પર્શ એટલા માટે કે જેની અંદર દશમનો પણ સ્પર્શ થાય છે અને દ્વાદશીનો પણ સ્પર્શ થાય છે, સોરી દ્વાદશી અને ત્રયોદશીનો સ્પર્શ થાય છે. એટલે ત્રણેયનો સ્પર્શ થતો હોવાથી, નહીં તો મોટે ભાગે દ્વાદશીનો સ્પર્શ શક્ય બને, ત્રયોદશીનો સ્પર્શ અઘરો છે. પણ આ વિદ્વાનો એની ભાષામાં વાત કરે છે, આપણે જાજુ એમાં ન સમજી શકીએ. પણ ત્રિસ્પર્શ એકાદશી છે તો એનું ફળ શું હોય? તો વિદ્વાનો એવું કહે છે કે 1000 એકાદશીના ઉપવાસ કરે અને જેટલું ફળ મળે એટલું આજની એક એકાદશીનો ઉપવાસ કરે એટલે ફળ મળે. એનો અર્થ એવો નહીં કે બીજી એકાદશી કરવી નહીં કે હવે 40 વર્ષ સુધી કંઈક કરવું જ નહીં, એમ નહીં. પણ એવી મોટી એકાદશી છે તો આજના દિવસે આપણે એકાદશીનું જાગરણ કરવું છે. જાગરણની અંદર શરૂઆતમાં આપણે સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ મંત્ર છે, ષડક્ષરી મંત્ર, એટલો મહિમાવાન મંત્ર છે. ગુણાતીતાનંદ સ્વામી એને માટે ખૂબ મહિમા કહ્યો છે. એ મહામંત્રની ધૂનથી આપણે આજના જાગરણ શરૂ કરીએ છીએ. પૂજ્યપાદ સિદ્ધોલભદાસજી સ્વામીના ચરણમાં પ્રાર્થના કરું કે હવે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન દ્વારા આજના જાગરણ શરૂ કરાવશે પૂજ્ય સિદ્ધોલભદાસજી સ્વામી. Swami Narayan. આરાધનાનો એટલો જોરદાર વારસો આપ્યો જેની દાની તો હોય કરવાની, એના માટે કઈ ખૂટે એટલી સાધના અને આરાધનાની રીત આપી છે. ભગવાનમય બનવા માટે અને દેહ ભાવ ભૂલવા માટે અનેક પ્રકારના વ્રતો અને ઉત્સવો એની પ્રણાલી કાય કરી છે. સતત ભગવાનનું ચિંતન કરવાની જેને ઈચ્છા હોય એને માટે ભગવાનના મહિમાથી શાસ્ત્રો ભરી દીધા છે આપણા સંતો ઋષિમુનિઓએ. અને એમાં આપણા નંદ સંતોએ જે કીર્તનો આપ્યા છે, સતત ભગવાનમય જીવન જીવવું હોય એક પછી એક કીર્તનો બોલે રાખે. ઓહો, એવા સંતોને જોયા છે ભગવાનની સામે બેઠા બેઠા, એકલા કોઈ ન જતું હોય ને એકલા ભગવાનની મૂર્તિ સામે રાખીને કીર્તન બોલતા હોય, ખોળો ભીનો થઈ ગયો ભાઈ એના આંસુડાથી, પ્રેમમાં ગરકાવ કરી દે, ભગવાનમાં મહિમા ભગવાનના મહિમામાં જીલતા કરી દે, આનંદના સમુદ્રમાં જીલતા કરી દે, નંદ સંતોએ કીર્તનો બનાવ્યા છે. ભગવાનના ભક્તો હરિભક્તોની જે વ્યવહારિક રીત ભાતો હોય એની અંદર પણ ઉપયોગમાં આવે અને ભગવાનની સ્મૃતિ થાય એવા સરસ ઢાળના નંદ સંતોએ કીર્તનો રચી અને આપણને એનો બહુ મોટો વારસો ને ભેટ આપી. આ કીર્તનો એવા અદ્ભુત સંતો પાસે સાંભળ્યું છે કે બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો છે, દરરોજ જો કોઈ 100 પદ બોલે, દરરોજ જો કોઈ 100 પદનું ગાન કરે પ્રેમથી ભગવાનને સંભાળી લે તો એમને ભગવાનનો સાક્ષાત્કાર થાય. એવા આ કીર્તનોની અંદર ભાવ ભરેલા છે. એ બ્રહ્માનંદ સ્વામીના પદો હોય, આહા એક એક પદ એવા છે. આજે આપણે એક કીર્તન લેવાનું છે, સલૂણી છબી સુંદર સજા, પોતાના સ્વ અનુભવો સ્વામી એની અંદર રહેતા મૂક્યા છે, એની અંદર લેખા છે, ટાંકા છે. સલૂણી છબી સુંદર સજા, આ દુનિયામાં ઘણું સુંદર હશે પણ સહેજે સહેજે આનંદનો સાગર ગોતો એવો સહજાનંદ, એની જે સલૂણી છબી એની જે મૂર્તિ એનું બ્રહ્માનંદ સ્વામી વર્ણન કરે છે. સાંભળી આપણે કીર્તન સલૂણી છબી સુંદર સહજાનંદ વાળા ભક્તજનો એક વિનંતી કરું, દરેક ભક્તો કીર્તનોની સાથે સાથે તમારા મન રૂપી મોરલાને ચાલતો કરી દેજો અને કીર્તનમાં જોડાઈ જજો. થોડી વારમાં આપણે ભગવાનની મૂર્તિમાં ગરકાવ થઈ જશું, કદાચ જાજો સમય મૂર્તિમાં ટકવાનો ચાન્સ નહીં મળે તો આગળ જતા આખ્યાનોમાં પણ ગરકાવ થયું છે તો પેલા મૂર્તિમાં ગરકાવ થઈએ. દરેક ભક્તજનો સલૂણી છબી સુંદર સહજાનંદ, સબે વિધ કરુણા નિધિ સુખ સલૂણી છબી સુંદર અદ્ભુત વર્ણન છે સાંભળી આગળ જાગે ધ્યાન અજ્ઞાન વિનાશ ત્રાસત હે ભવન દેહો જાગે ધ્યાન અજ્ઞાન વિનાશ ત્રાસત હે ભવન દેહો હે ભવન દેહો જાગે અજ્ઞાન વિનાશક ત્રાસત હે સરોડી છવિ સુંદર સદાનંદ હજારો પદોની રચના થઈ છે, એક પદમાં ઊંડા ઉતરીએ ને ભાઈ તો બહાર નીકળવું અઘરું પડે, હજારો પદની રચનાઓ થઈ છે. કડી જોઈએ જન અંતર થી જાન સબે વિધિ કરુણા નિધિ સુખ કરતા. આપણે એમ માનીએ કે આપણે આમ કરીશું તેમ કરીશું, કોને ખબર છે, પણ ભાઈ આપણા અંતરની બધી પરમાત્મા જાણે છે. કોની આગળ આપણે છુપાવીશું? સ્વામીએ પોતાનો સ્વ અનુભવ અંતર કી જાનત લાડુદાન ગઢવી એ ભાવનગરની ઘટના છે. લાડુદાન કવિના અનેક જગ્યાએ મોટા મોટા સ્વાગત થાય ભાઈ. ગાયકવાડ સરકાર જેને પોતાના રાજકવિ સ્થાપવા માટે જેના શરીર ઉપર સ્વાગતમાં અર્પણ કરેલા અધવણ સોનાનો શણગાર જેના શરીર ઉપર સજેલો હોય એવા એ લાડુદાન ગઢવી કવિરાજ મહાન કવિ ભાવનગર ની અંદર જ્યારે એને સન્માન કરવાનું છે, એને સોનાના શણગાર થી મઢવાના છે, અને એ વખતે નાગદાન સોની ને બોલાવ્યા. નાગદાન સોની આ લાડુદાન ના માપ લઈ લ્યો, એના શરીર ઉપર શૃંગાર કરવાના છે, અલંકારો ઘડવાના છે, એનું માપ લ્યો. પણ માપ લેવા આવેલા મહાન ભક્તરાજ નાગદાન સોની એના ભાલમાં તિલક ચાંદલો જોયો અને લાડુદાને પ્રશ્ન કર્યો છે, માજન આ નવીન પ્રકારનો તિલક ચાંદલો શેનો છે? સ્વામિનારાયણ ભગવાનનો છે. એલા ભાઈ, ભગવાન એટલે અત્યારે હાલતા ચાલતા ગઢપુરની અંદર વિરાજમાન છે. સોની ખોટું નહીં લગાડતા, તમે કઈક રસ્તો ભૂલો હોય એવું લાગે છે. દુનિયા જે માને તે, પણ મારા સ્વ અનુભવની વાતો છે. પ્રગટ પુરુષોત્તમ નારાયણ અવની ઉપર વિચરી રહ્યા છે, મને એનો આશરો છે. લાડુદાન વિચારે ચડકી છે, ભાવનગર દરબાર ને વાત કરી કે તમારા રાજ્યની અંદર મેં આવી વાત સાંભળી, તો કે હા, મને પણ ઘણા સમયથી પ્રશ્ન થાય છે કે શું હશે. આપ મહાન વિદ્વાન છો, આપ જાણ્યા હોય. લાડુદાન કહે છે, અત્યારે કળિયુગમાં ક્યાંથી ભગવાન હોય, પાખંડ ગમે એવું હશે કે જે કઈ પોલ હશે, હું એ પોકળને સમાજમાં બહાર પાડી અને રસ્તો બંધ કરાવીશ. આમ કઈ સંકલ્પ કરીને આવા સંકલ્પ કરીને નીકળ્યા લાડુદાન ગઢવી અને એના મામા શંભુદાન. ગઢપુરના સીમાડાની અંદર પ્રવેશ કરે વાલા ભક્તજનો, તમે બધાને ખબર છે શ્રોતાજનો, એ સીમાડાની અંદર પ્રવેશ કરતાની સાથે જ લાડુદાન ગઢવીના વિચારો બદલી ગયા. અંતકરણ શાંત માંડ્યું થવા, વિચાર કરે નક્કી કઈક છે, હજી તો ગઢડાના સીમાડાની અંદર આવું તો મને ટાઢા શેરડા મેળા થવા, તો કોઈ સામાન્ય માણસ ન હોઈ શકે, હું જેવી ધારણા કરું છું એવા ન હોઈ શકે, પણ ભગવાન હોય તો અંતરયામી હોય. અંતર કી જાનત સબે વિધિ, એ અંતરનું જાણી જાય. ચાર સંકલ્પ કર્યા, હું ન ભૂલતો હોય તો કેવો સંકલ્પ એ હતો. સ્વામિનારાયણ ભગવાન કાળા કામળા ઉપર શ્રીમદ ભાગવત ની કથા વંચાવતા હોય, કારણ કે જો કઈક એવું હશે, કઈક મંત્રો તંત્રો કે મલી મલી વિદ્યાઓ હશે, તો એ ભાગવત ન વાંચી શકે, કે એ ભાગવત નો આધાર ન રાખે. પેલો સંકલ્પ કાળા કામળા ઉપર ભાગવત ની કથા વંચાતી હોય. બીજો સંકલ્પ કરે છે કે હું જાઉ, હું કોઈ દી એને મળ્યો નથી, કે અગાઉથી સમાચાર પણ મોકલા નથી કે હું ત્યાં ગઢડા જાઉં છું, તો મારી જીવન કથની કહી દે, મારી ઓળખાણ કહી દે. ત્રીજું, એ ગુલાબનો ઓફ સીઝન હતી, અત્યારે તો બધી સીઝનો બારે માસ હોય છે, ત્યારે ગુલાબ મળવા દુર્લભ હતા, એ સમયની અંદર લાડુદાન ગઢવી ત્યાં ગયા છે કે ગુલાબનો હાર મને પહેરાવે. અને ચોથો સંકલ્પ, એના ચરણની અંદર જવ જાંબુ વગેરે જે ભગવાનના ચરણની અંદર હોય, સામુદ્રિક શાસ્ત્રમાં જે કહ્યા છે, એ ચિહ્નો મને બતાવે. આ સંકલ્પો કરી અને લાડુદાન ગઢવી દાદા ખાચરના દરબાર ગઢની આગળ જ્યાં આવીને દરવાજે ઉભાર્યા, આ તો ભાઈ રાજાશાહી પોશાક હતો, એવી પ્રતિભા હતી કોઈ સામાન્ય નહોતા. તાત્કાલિક દરવાણીએ સમાચાર આપ્યા, દાદા ખાચર સ્વાગત કરવા ગયા છે, સન્માન સાથે અંદર આવ્યા. મહારાજ કે ઓહો, અરે આ તો લાડુદાન ગઢવી પિંગળ શાસ્ત્રના ભણેલા, ભુજમાં બહુ મોટો અભ્યાસ કરી અને ગાયકવાડ સરકાર ભાવનગર સરકાર બજાયના સન્માન પામતા પામતા હોય. આવો આવો લાડુદાન, આવો આવો તમે આવો, એમ કહીને ગળામાં કંઠમાં મહારાજે ગુલાબનો હાર પહેરેલો હતો, ધારણ કરેલો હતો, એ લઈ અને લાડુદાનના કંઠમાં પહેરાવી દીધો. અને જ્યારે લાડુદાને પ્રવેશ કર્યો, તો એ વખતે ભાગવતની કથા વંચાતી હતી, નીચે કાળો કામળો પાથરેલો હતો, ત્રણ સંકલ્પ પૂરા થઈ ગયા. લાડુદાન પીગળવા મળ્યા હો ભાઈ. અને સ્વામિનારાયણ ભગવાનની નજીક જ્ઞાન મહારાજે ચરણ લાંબા કરીને કહ્યું છે જોઈ લો. ત્યારે ભાઈ ઓગળી ગયા એ લાડુદાન મડવી અને રંગાઈ ગયા ને બ્રહ્માનંદ સ્વામી બની ગયા. અને એ બ્રહ્માનંદ સ્વામી લખે કે જન અંતર કી જાનત સબે વિધિ કરુણા નિધિ સુખ કંદ. હે મનુષ્યના અંતરની જાણનારા એ પરમાત્મા એ પ્રભુ ભાલ વિશાલ ચાલ પગ ઠવની એવું ભાલ વિશાળ છે. ચાલ પગ ઠવની ઠાવકાઈ થી એવા ચાલે માનહુ મત ગયંદ. હાથીનું માન મયું જાય ને એવી તો એની ચાલ છે. હાથી વિચાર કરે મને આવું ચાલતા નથી આવડતું. હે ભાઈ ચાલ ચાલ માં ઘણા ફેર હોય. કૂતરું હાયલું જાતું એની હાયલ માં કોઈ ઢંગ નો હોય. હાથી હાયલો જાતો એની હાયલ કઈક જુદી હોય. એવો ભાઈ ભગવાન નો ભગત હાયલો જાતો હોય ને પામર જીવ હાયલો જાતો હોય એના રસ્તા અલગ હોય ભાઈ એની હાયલ માં ફેર હોય. આપણે બધા મહારાજ ના આશ્રિતો છીએ. જાકે ધ્યાન અજ્ઞાન વિનાશત જેનું ધ્યાન કરવાથી આપણા અંતઃકરણના અજ્ઞાન જતા રહ્યા. ત્રાસત હે ભવ ફંદ અહીંયા ત્રાસત શબ્દ લખ્યો છે. નહીં તો ઘણી જગ્યાએ નાસત હે ભવ ફંદ એટલે ભવ ફંદ એટલે ફાંસલો. ફાંસલામાં તમે બધા જાણો અત્યારે તો યુટ્યુબમાં તમે બધા જોતા પણ હશો. ફાંસલા અનેક પ્રકારના. કોઈ પ્રાણીને પકડવા માટેનો ફાંસલો હોય એની અંદર પગ મૂકે પછી નીકળે જ નહીં. બોરડીના જાળા કરતા પણ અનેક ગણું ભયંકર. એને ફંદ ફાંસલો કહેવાય. આ ભવ સંસાર રૂપી ફાંસલો છે એમાં એકવાર અંદર ગયો પછી નીકળે નહીં. પણ એ નાશત હે ભવ ફંદ એ ફાંસલો નાશ પામી જાય છે. પણ એ ત્રાસક શબ્દ ભવ સંસારનો ફાંસલો ગમે એમ એને પકડવા માટે મથે તો એને પકડાય નહીં. એને પકડી ન શકે એટલે એ ફાંસલો ત્રાસી જાય કે હવે અહીંયા મારું ચાલશે નહીં. એટલે કદાચ સ્વામીએ ત્રાસત હે ભવ ભંગ એવું લખ્યું હશે. અને છેલ્લી કડી એ છબી આય વસો ઉર અંતર ઈ છબી મારા અંતરમાં આવીને વસી જાઓ નિષદિન બ્રહ્માનંદ. હે ભગવાન એવી તમારી જે છબી છે તમારી મૂર્તિ છે એ કાયમને માટે મારા અંતરમાં વસી જાય. રાત્રિ દિવસ યાદ આવ્યા કરે. આપણે પણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ અમને પણ એવું કંઈક થાય એવું કરો દયાળુ. હે આજનું જાગરણ એની અંદર આપણે આપેલું પદ લીધું છે. હવે પછી વાલા ભક્તજનો થોડાક ભગવાનના ચરિત્રો આખ્યાનો અમારે ઋગ્વેદ ભાઈ વગેરે જે સાધિંદા છે એ બધાએ થોડાક ભગવાનના આખ્યાનો લેશે. પણ સંસ્કૃતિ સભર લોકભોગ્ય અને સંકીર્તન સાથે એ આપણે આખ્યાનોને માણવા છીએ. હવે આપણે ગતિ કરીએ એ આખ્યાનો તરફ. હવે માઈક સોંપીએ ઋગ્વેદભાઈ સીતુલભ સ્વામી વગેરે સંતો ભક્તોને. પ્રથમ તો ઠાકોરજીના દિવ્ય શણગાર એ શણગારને વર્ણન કરતી કોઈ ભક્ત હૃદયના ભાવમાંથી એ સ્ફુરેલી કવિતા અને ભક્ત હૃદયના ભાવની વિનાશને ભેળવી અને કવિતાનું સ્મરણ કરી અને સાંભળીએ કવાલી. ઓ શિરપાગ પેચ તોરા અને ગુલાબી ગાલ ગોરા હે શિરપાગ પેચ તોરા અને ગુલાબી ગાલ ગોરા હે પણ શણગાર સાંજ ભોરા હે શણગાર સાંજ ભોરા ચિચમાં સદાને છે મોહન મુખાર વિંદે મુજ મન ભ્રમર ભમે છે મોહન મુખાર વિંદે મુજ મન ભ્રમર ભમે મુજ મન ભ્રમર ભમે છે મોહન મુખાર વિંદે મુજ મન ભ્રમર ભમે છે દાદા ખાચર નો દરબાર એ જીવુબા લાડુબા નો ત્યાગ અને સમર્પણ એ ગઢપુર ની એ ભૂમિ એટલી પાવન અને ભાતીગણ હશે કે જ્યાં ભગવાને પોતાનું ઘર માનીને રહ્યા. ગઢડું મારું અને હું ગઢડાનો નથી એ કદી મટવાનું, અને ભગવાન ગઢડાને પોતાનું ઘર માનીને રહ્યા. આ ગઢડામાં તો કેટલા ભક્તોની એ વાતો, ભક્તિની વાતો આપણે સાંભળીએ એટલી ઓછી, પણ આજે આપણે જેની વાત કરવી છે ને એ મહાન મુક્તાત્મા આશુબા. આપણે કદાચ જાણતા હોઈએ અને બહુ આમ તો બહુ અજાણી વાતો છે, પણ પૂજ્ય વક્તા સંતો પૂજ્ય ચૈતન્ય સ્વામી તથા મંગલ સ્વામીએ ગઢપુર લીલા કથામૃતમાં આ ચરિત્રો કહેલા છે. એ આશુબાના ચરિત્રો એટલા ઠાકોરજીએ જે આશુબાને ભક્તિરૂપી સાર આપ્યો છે એ ચરિત્રો હકીકતમાં સાંભળવા જેવા છે. થઈએ ચરિત્રોમાં ગરકાવ, મંદ સુમીર પવન વાય અને પ્રેમથી ઝીણો તાર પરખાય, આવા દિવ્ય અને અચંબિત વાતાવરણમાં સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ એ ગઢપુરના લીંબ વૃક્ષ નીચે ઢોલિયો ઢળાવીને વિરાજમાન છે. હે ઢોલિયો ઢળાવીને પ્રભુ વિરાજમાન છે. એ ઢોલિયો ઢળાવીને વિરાજમાન સામે નંદ સંતોની એ પંક્તિઓ દિવ્ય કીર્તનોના ગાન થાય. પોતાની મર્યાદા પ્રમાણે મહિલા ભક્તો પણ પાછળ બેઠેલા અને પુરુષ કાઠી ભક્તો પણ કહેવાય ને કે ડણમચું મૂછું કાઠડી અને જાકર જમ્યા જે તારી કંઠે કટારી વાંકણા તું તો રાજપૂત સરીખો નેણ. એ કાઠી દરબારોની કંઠે કટારીઓ શોભે છે. આ ભગવાન અને કાઠી દરબારો જાણે સાથે બેઠા હોય ને તો તારા મંડળમાં જેમ ચાંદો શોભે એમ મારો વાલો શીતળ ચાંદની વેરે અને ભક્તોને સુખ આપે છે. સવારનો સમોર હશે, સવારનો સમય અને બપોરના લગભગ હવે જમવાના ટાણા થાય. ભગવાનની એ શોભાના વર્ણન કરતા નંદ સંતો કઈ કીર્તન ગાય છે. કીર્તનના શબ્દો સાંભળી અને કીર્તન સાથે જોડાઈએ. હે શોભે શોભે રસિકવર છેલ રે, હરિ ધર્મા કુવર સુખકારી. શોભે શોભે રસિકવર છેલ રે, હરિ ધર્મા કુવર સુખકારી. હો હરિ ધર્મા કુવર સુખકારી, હરિ ધર્મા કુવર શિર પર જર કશી પગિયા, શિર પર જર કશી પગિયા, પંકિ કલંકી લટકેલ રે. હો પંકિ કલંકી લટકેલ રે, શોભે શોભે રસિકવન છેલ રે, હરિ ધર્મા કુવર સુખકારી. શોભે શોભે રસિકવર છેલ રે, હરિ ધર્મા કુવર સુખકારી. ગજરાશે ઘર હાર બજુ બંધ, ગજરાશે ઘર હાર બજુ બંધ, ગુચ્છ ગુલાબી ધરેલ રે. ગુલાબી દરેલ રે હોય શોભે શોભે રસી કવર છેલ રે હરિ ધર્મા કુવર સુખકારી શોભે શોભે રસી કવર છેલ રે હરિ ધર્મા કુવર સુખકારી શિર ઉપરની પાક વાંકડી કલંગી ગજરા શેખર ગજરા તોરા હાર બાજુબંધ એના ગુચ્છ ગુલાબી ધરેલ ગુલાબના ગોટા ધરેલા આવા ભગવાનનો વર્ણન છે. તિલક મનોહર કીનો કેસર તિલક મનોહર કીનો કુંડળ નંગ જડેલ રે હો કુંડળ નંગ જડેલ રે શોભે શોભે રસી કબર છે કુવર સુખકારી શોભે શોભે રસી કવર છેલ રે હરિ ધર્મા કુવર સુખકારી ભગવાનની વાતોમાં એટલા ગુલતાન થઈ ગયા. હવે ભગવાન માટે આશુબા દરરોજ થાળ બનાવે એવું આશુબાને નિયમ હતું કે ભગવાનને કોઈ પણ રીતે ભગવાનને જમાડો. હવે બધાયનો થાળ તો ભગવાન જમી ના શકે એટલે ભગવાને આશુબાને એમ કીધું કે તમે છે ને અમારા પાર્ષદો જે ખેતરેથી વાડીએથી કામ કરીને આવે ને એને તમારે થાળ બનાવીને જમાડો. તમારે એને જમાડવાનું, અમને ન જમાડો કઈ નહીં. આશુબાએ નિર્ણયને વધાવી લીધો. વાહ ભગવાન વાહ, તમે મને સેવા આપી. આ નાની નાની સેવાઓ મેળવીને સંતો અને આ ભક્તો કેવા રાજી થતા હોય એટલે આશુબાએ સેવાને વધાવી લીધી. વાહ ભાઈ વાહ, મને ભગવાને સેવા આપી અને સેવાને લગભગ વર્ષ દોઢ વર્ષ વીતી ગયું. આશુભા એક ઘડી પણ કોઈ દિવસ ચૂક્યા નહીં. 12-13 પાર્ષદો ખેતરેથી સેવા કરીને આવે અને આશુભા પાસે આવે ને આશુભા એને ફળીએ બેહાડી અને પોતાના હાથે બનાવેલો રોટલો જમાડે. આ નિયમ બની ગયો. આશુભા પાર્ષદોને રોજ બપોરના થાળ આશુભાન કરે હોય. હવે આ નિયમ બની ગયો. અને ભગવાન બોલે ને આશુભા એ ઘૂંટડા ને પોતાના અંતર માં ધાર્યા છે ને કઈક એ હદ સુધી ધાર્યા કે સમાધિ માં ગરકાવ થયા. આશુભા સમાધિમાં ગરકાવ થયા. માત્ર ભગવાન અને ભગવાનના વચન આ બે જ વસ્તુ આશુભાને દેખાય છે. 10:30, 11:30, 12:15 થવા આવ્યા હો પછી તો આશુભાને તો શેની ચિંતા, કારણ કે પોતે ભગવાનમાં ઓતપ્રોત થઈ ગયા હતા. હવે ભગવાન થઈ ગિરિધર. ગિરિધર પોતે આશુભા સામે જોયું. ઓહો, અહીંયા છે ઓલા પાર્ષદન જમાડવાનું કેમ કરશું? મારે મારી ચિંતા, આની ચિંતા મારે કરવાની, મારી ચિંતા મારે. એવું ભગવાન આમાં દોડ કરીને વિચારતા, સ્માઈલ આપે, મસ્ત મુસ્કાન આપે. પછી આશુભા સામે જોયું. આશુભા તો એકદમ મસ્તીમાં, પોતાની મસ્તીમાં ગરકાવ અને ઠાકોરજીના દર્શન, આંખો ખુલી, ભગવાનના દર્શન ચાલુ. ભગવાન જે વેણ વચનામૃતિ વેણ બોલે છે, ભગવાન પોતાના શરીરમાં આશુભા ધારણ કરે. આશુભાની સામે જોયું, 2-3 વાર જોયું, યાદ કરાવવાની ટ્રાય પણ કરી ભગવાન, પણ આશુભાને કઈ યાદ ના આવ્યું. અને આશુભા પોતાની રીતે એમાંથી બહાર નીકળ્યા જ નહીં. એટલે પછી ભગવાનને એવું થયું, હવે મારે મારા ભક્તની લાજની રક્ષા કરવી જોઈએ. અને હકીકત જ્યારે આપણા હાથમાંથી વયું જાય ને કે આપણે હવે કઈ નથી કરી શકીએ એમ, ત્યારે પછી ભગવાનને હોપી દેવો, પ્રભુ હવે તમે ચિંતા કરો, અમારું તો થઈ ગયું થવાનું, તો હવે તમે ચિંતા કરો. અને આમાં તો આશુભાને હોપવું ન પડ્યું, ભગવાને ચિંતા કરી લીધી. ભગવાન કે હવે મારે જાણું ભગવાન મંદ મુસ્કાણા, આ બાજુ ભગવાન સભામાં બેઠા ને બીજી બાજુ ભગવાને આશુભાનો સ્વરૂપ લીધો. ભક્ત વત્સલ, ભગવાને આશુભાની લાજ ન જાય, કોઈ બે વેણ સંભળાવીને ન જાય, એટલે પોતે આશુભાનું સ્વરૂપ લીધું. એ કાઠિયાણીનો વેશ ધારણ કર્યો ભગવાને, લાંબો કડકતો ચોટલો ને શણગાર સજેલા શરીરે આશુભાનો વેશ ભગવાને ધારણ કર્યો. આ વર્ણન બહુ સરસ વક્તા સંતો કરે કે એ ગઢડાની શેરી એમાંથી જ્યાં ભગવાન આશુભાના સ્વરૂપે લાંબો એવો ઘૂમટો અને નીચે ઢાળા એવો ઘાઘરો પહેરીને આશુભા સ્વરૂપે ભગવાન આમ હાલ્યા જાય ને, તો એ કામ કરતા મજૂર વર્ગના લોકો એ બધાને ભાન ભૂલી જાય. આ શું છે? લાંબો એવો આમ કાળો નાગ જાણે લટકતો એને એવો ચોટલો ભગવાન. અને એમાંય વર્ણન, આ વર્ણન એવા વર્ણન જોરદાર કર્યા. અને એ આશુભા એ હાલ્યા જાય ગઢડાની એ ગલીઓમાં હાલ્યા જાય અને પોતે મહારાજ છે ભગવાન આશુભાની ઘરે રોટલા ઘડવા માટે. હિવાલો મારો વનિતા બની ને આજ રસોઈ રૂડી રાંધી રહ્યા રે વાલો મારો આશુભા બનીને આજ હે શેરીએ ચાલી રહ્યા રે લો વાલો મારો આશુભા બનીને આજ હે શેરીએ ચાલી રહ્યા રે લો ગઢડાની શેરીઓમાં ચાલ્યા જાય. આ વર્ણન કર્યું એમ એક ઘેરદાર ઘાઘરો સાથે ભગવાન આશુભા સ્વરૂપ બની અને આશુભાને ઘરે પહોંચ્યા. શોર્ટમાં વર્ણન કરું, બીજા અજ્ઞાન લેવા છે. આશુભાની ડેલી ખોલી અને રસોડામાં ગયા, રસોડું ખોલ્યું અને રસોડામાં પછી રોટલાનો પીંડો, લોટ કાઢ્યો, પાણી ભર્યું, નમક ભર્યું, પછી બધું સાથે લઈ અને ચૂલા પાસે બેઠા. હવે ચૂલા પાસે બેઠા, ચૂલામાં લાકડા નાખ્યા. ચૂલામાં આ તો અનંત કોટી બ્રહ્માંડો નો ધણી, એને શું જોઈએ? પણ છતાંય ભગવાને માનુષી ચરિત્ર કર્યું. એ ચૂલામાં લાકડા નાખ્યા, ને ધોવાડા થયા, બાપલિયા મુજાણા જો આ તો કરી. અને આંખમાંથી એક રીતે આંસુ જ જાય છે અને એવી આંખો લાલચોળ થઈ ગયો. વાલો મારો મારો ફૂકણી ફૂકે ને અગ્નિ થતો ધુમાડા ગોટે ચડારે લોલ પાલો મારો ફૂકણી ફૂકે ને અગ્નિ થતો ધુમાડા ગોટે ચડારે હિવાલો મારો રોટલા ભડવાને કાજ રસોડા વાલો મારો રોટલા ઘડવાને કાજ રસોડા માહી ગરારે લો હે વાલો મારો વનિતા બનીને આજ રસોઈ રૂડી રાંધી રહ્યા રે લો ભગવાન રસોઈ રાંધે છે. હવે રસોઈ રાંધવાની એક કળા, પછી તો અગ્નિદેવ ને હુકમ કર્યો ને ભાઈ, મનુષ્ય ચરિત્ર બહુ થયું, હવે આવો પધારો. અગ્નિદેવ પછી તો પધાર્યા અને હવે ભગવાનની રોટલા ઘડવાની ટેકનિકો, લોટનો મોટો થી પીંડો બાંધીને ભક્તો ત્રણ ટપાકા, માત્ર ત્રણ, એક બે ને ત્રણ, ત્રણ ટપાકે તો થાળી દેવડો રોટલો, અને એમાં એક હાથમાં રોટલો ઉપાડીને આમ તાવડીમાં મૂકે અને જેને ત્રીજા ઘેર અવાજ સંભળાય, ઠપ દેખીને અવાજ આવે. આ તાવડી ને કદાચ બીક લાગતી હશે, આપણું કયું હશે, પણ એ ગીરધરે લટકાડો પોતાના બધા જ લટકાને પોતાની સાથે મેળવીને આજે આશુબા સ્વરૂપે, આશુબા સ્વરૂપે ભગવાન આજે રોટલા ઘડે છે. આ રોટલાની આ દિવ્ય લીલાઓને જોવા જાણે ભવ બ્રહ્માદિક દેવો એ અક્ષરધામ થી માંડીને છેક સુધી બધા જ દેવતાઓ સાથે છેક સુધી બધા ગોઠવાઈ ગયા કે આવું માનુષી ચરિત્ર તો ક્યારે અક્ષરધામમાં ભગવાન ના કરે. અને આ ગઢપુર ની ભૂમિ એટલી પવિત્ર છે કે ભગવાને અહીંયા કંઈક માનુષી ચરિત્ર કર્યા. આ માનુષી ચરિત્ર કર્યા ભગવાને આ આશુબા સ્વરૂપે. અને પછી તો રસોઈ બની ગઈ, રસોઈ બની ગઈ અને ત્યારે પાર્ષદો જમવા આવ્યા. હે વાલાએ મારે રસોઈ કરી છે આજ એ જમવા તેડાવી લીધા રે લો. વાલે મારે રસોઈ કરી છે આજ એ જમવા તેડાવી લીધા રે લો. હે વાલો મારો પંગતિ પાડે ને પીરસે ભોજનિયા ભાત નારે લો. વાલો મારો પંગતિ પાડે ને પીરસે ભોજનિયા ભાત નારે લો. વાલો મારો વનિતા બનીને આજ રસોઈ રૂડી રાંધી રહ્યા રે લોલ. વાલો મારો વનિતા બનીને આજ રસોઈ રૂડી રાંધી રહ્યા રે લોલ. વાલો મારો વનિતા બનીને આજ રસોઈ રૂડી રાંધી રહ્યા રે લોલ. ભગવાન રસોઈ રાંધે અને પછી પાર્ષદોને બોલાવ્યા કે હાલો જમવાનું થઈ ગયું, પણ ઘૂમટો તો એ કાઠ એ કહેવાય ને એ આબરૂ એ ઇજ્જત ત્યારના સમયમાં તો ભાઈ એ વાત શું કરવી હે. બહુ સરસ સાહિત્યમાં કવિઓ કે આ સંસ્કૃતિ એવી નથી, બહાર ફિલ્મી ગીતો સાંભળીએ તો ઓઢણી ઓઢણી ઉઢું ઓઢવું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય. હવે આ સંસ્કૃતિમાં જો ઓઢણી ઓઢે ને અને એ ઉડી જાય તો એને ખીલા ધરબી દે ભાઈ, એ ઓઢે એમ ન હાલે, ખાલી ઓઢી રાખે ને પછી ઉડી જાય એ ભારતની સંસ્કૃતિ નથી. ભારતની સંસ્કૃતિમાં જો ઓઢણી ઓઢે ને ઉડી જાય ને તો એ ઓઢણી ને ચારે બાજુ ખીલા ધરબી દેવામાં આવે, એ ઓઢણી ઉડે એમ ન હાલે. એમ આશુબાએ આજે પોતાનું સર્વસ્વ આમ આમ કહેવાય ને ભગવાને પોતાની એ ભક્તની રક્ષા અને ભક્તના શું કહેવાય ઇજ્જતની રક્ષાને કાજે આ ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણીને ભગવાને પાર્ષદોની પંક્તિ કરી, એ પાર્ષદોની પંક્તિ કરીને પ્રેમ ભરા પકવાન પીરસવા પ્રભુ પોતે પધાર્યા. ભેટ વાળી હો ભગવાનને ચુંદડીની ભેટ વાળી, આમ જો એની ટેવ તો હતી જ્યારે સંતોને પીરસવા આવતા ત્યારે ભગવાન પછી આમ ઘૂમટોર એવી રીતે ભેટ વાળી અને પ્રભુ પીરસવા આવે. અને આ પીરસવાની કળા એવી કળા છે, અમે અમે પેલા નાના હતા ને તે બ્રહ્મસ્વામી પીરસતા શીખવાડતા, આમ કેટલું દેવાનું, કોને સામે કોણ છે, કેટલું જમશે, કેટલું દેવું, કેટલું બગાડ ન થાય, આ પીરસવી કળા છે. અને આ બાજુ ભગવાને રોટલા ઉપર માખણ એ લગાડીએ ને માખણ થી લથપથ તો રોટ હવે એમાંય બાકી રહી ગયું તો ભગવાન એમાંય કળા કરી માખણ મૂકીને પછી વેલણે ઊંધા વેલણે આમ આમ આમ આમ ગોળા પાડ્યા કે માખણ અંદર ઉતરી જાય માખણ છાશ અને વઘારેલું દહીં આ ભગવાન પીરસે હો ભગવાને આમ આમ આમ પીરસીને થાળી ભરી અને ભક્તોએ પાર્ષદોએ જ્યારે પેલો ગ્રાસ મોઢામાં નાખ્યો આમ આમ તૃપ્તિ થઈ ગઈ ઓહો પાછા તો ઘૂમટામાંથી ભગવાન આશુબાના અવાજમાં શું બોલ્યા ખબર એ સમજો ઘટી એમ નથી આવું મળે તે આવું મળે કોઈ મૂકે અને ભજી ભાઈ પાર્ષદોએ બે મોઢે ચાલુ કર્યું છે આહા હવે આ ભગવાનને ખબર પડી લ્યા આ તો કર્યું હવે માનુષ્ય ચરિત્ર ભગવાનને જ કરવા જ છે એવું નિર્ધારી દીધું આજ કઈ બાકી જ નથી રાખવું બધાને મોજ જ કરાવી દેવી એ થોડુંક વધવાઈ દેજો બીજા બાકી છે ભગવાન બહાર દઈને એવું બોલ્યા પાર્ષદો અંદર અંદર વાતો કરે ભાઈ આજે આશુબાનું બધું વર્તન બદલી ગયું છે આવી સરસ રસોઈ દરરોજ હારી જ હોય પણ આજે તો કઈક નવીન જ સ્વાદ આવે છે બા આજે કેમ કઈ ના ના તમે જમો કઈ બીજું બહુ પૂછવામાં કારણ કે ભોપાળું છતું થાય બાકી અને પછી તો ભગવાને રોટલાનો ત્રાસ ઘાક્યો હતો ને એ રોટલાના ત્રાસ એમાંથી રોટલા પીરસવા મળ્યા પીરસવા મળ્યા રોટલા ઉપર રોટલા પીરસા છે વાલા ભક્તજનો અને પાર્ષદો રોટલા જમે રોટલા જમતા જાય ને તૃપ્તિના ઓટકાર ખાતા જાય એ જીવનનું સૌથી મીઠું ભોજન પાર્ષદોએ જમ્યું ફરી પાછા લીંબ વૃક્ષની છાયણે આવીએ તો મહારાજ તો ત્યાં પોતાને સ્વરૂપે એમને બપોરના 1:30 વાગ્યા છે સુમાર એવો થયો બધા વિખેરાઈ ગયા હવે ભગવાન બોલ્યા કરે ને આશુબા હેંભડા કરે કારણ કે ભગવાન બંધ કરે તો આશુબાની સમાધિ તૂટી જાય નહીં ને આશુબા વા પહોંચે તો એટલે ભગવાને ખબર ન પડવા દીધી હવે આશુબાને અહીંયા ભગવાન પાછા બધું હંકેલી લીધું પછી આશુબાને જગાડ્યા આશુબા હાલો હવે જાગો બહુ સમાધિમાંથી ભગવાને જગાડ્યા પ્રભુને પગે લાગીને ભગવાન તો બહુ આનંદ થયો હાલો હવે હું મારા ઘરે જાઉં હજી મારે પાર્ષદોના રોટલા કરવાના બાકી આશુબા લીંબ આ આ ગઢડાના દાદા ખાચરના દરબારથી પોતાના ઘરે જવા નીકળ્યા અને સામેથી ઓલા પાર્ષદો મળ્યા હું બા આજ તો તમે રસોઈ બને હે મેં રસોઈ બને પણ બા આજ તો એ રોટલામાં અમૃત જરતું તું અમૃત એક કે ગલુજીએ તો એટલા જેમાં એક કે ભગુજીએ તો એટલા જેમાં આશુબા કે એવું અરે હું ખુદ કહું મેં 8 રોટલા ખાધા ઓ 8 રોટલા તમે બે બે રોટલાના ઘરાકને તમે 8 રોટલા ખાધા એટલે આશુબાને આશ્ચર્ય થયું ભાઈ મેં કઈ કર્યું જ નથી હાજીની સભામાં પાછા આશુબા ભગવાન આજ તો આવું થયું આખી વાત કરી કેવું થયું હવે હું અહીંયાથી પ્રભુ સમાધિ પૂરી થઈને હું મારા ઘરે જતી હતી ક્યાં તો પાર્ષદો હામાં મળ્યા કે અમે તો જમી લીધા પછી ભગવાને બે હાથ આશુબાને આશીર્વાદ આપીને કીધું આશુબા તમારી ઉપર એટલા રાજી છીએ કે આજે અમે તમારી જગ્યાએ પાર્ષદોને અમે જમાડ્યા અને આશુબા હેંભડા ને એટલે એની આંખમાંથી ચોધાર આંસુ નીકળી ગયા કે મારો વાલો માત્ર મને કોઈ બે વેણ સંભળાવી ન જાય હે મને કોઈ કાંઈ કોઈની આંખમાં હું ખટકું નહીં ને એટલું ધ્યાન રાખીને મારો ભગવાન પોતે મારું સ્વરૂપ લઈને જમાડી આવ્યો આ વસ્તુ વાલા ભક્તજનો નાની ન કહેવાયો ભક્ત વત્સલ ભગવાન ભક્તોની રક્ષાને કાજે યેન કેન પ્રકારે કોઈ પણ પ્રકારના દુઃખને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી અને ક્યાંય ખૂણે ઘા કરી દે કેને કે શુળીનું કાટે મટાડે હેતુ તારણહાર સદાયને માટે સાથે રહે આ ભગવાન પોતાના ભક્તની રક્ષાને કાજે સદાયને માટે સાથે રહે જ્યારે આજે આ ગરાસણી અને ગરાસિયા લોકોની વાત કરી છે અને એનું મુખ્ય ઉદ્ભવ સ્થાન એ રાજસ્થાનની રણથંભોર ધરતીનો સારંગરાગ અને રાજસ્થાનની રણથંભોર ધરતીનું એ ઢાળનું ઠાકોરજીના એ શણગારનું કીર્તન લઈ અને પછી આપણે ગોપાળાનંદ સ્વામીનું આખ્યાન લેવું છે વાલા ભક્તજનો ત્યારે ગોપાળાનંદ સ્વામીનું આખ્યાન લેતા પહેલા એ રાજસ્થાની ઢાળમાં ઠાકોરજીના વર્ણનનું કીર્તન હરિબો ગુલાબી પાઘ ધારી રે, ગુલાબી પાઘ ધારી રે, શોભે શામળિયો ગુલાબી રે, હો શોભે શામળિયો ગુલાબી રે, ગુલાબી પાઘ ધારી રે, ગુલાબી પાઘ ધારી રે, શોભે શામળિયો ગુલાબી રે, હો શોભે શામળિયો ગુલાબી રે. શુભવારી રે પ્યારો, શોભે દુપટ્ટો શુભવારી રે, હો શોભે શામળિયો ગુલાબી રે, હો શોભે શામળિયો ગુલાબી રે. ગુલાબી ધોરી અતિ રંગ રોલી, ગુલાબી ધોરી અતિ રંગ રોલી, ગુલાબી ધોરી અતિ રંગ રોલી, ગુલાબી ધોરી અતિ રંગ રોલી, હો કર કંચન પીચકારી રે પ્યારો, કર કંચન પીચકારી રે, હો શોભે શામળિયો ગુલાબી રે, હો શોભે શામળિયો ગુલાબી રે. રાજસ્થાનના મોટા મોટા પહાડો અને રણની વચ્ચે જ્યાં ઊંટ અને ગાડરાના એ પ્રવાહો હાલા જતો, અત્યારે એ ધરતી વિચારો કે જ્યાં મારો મહારાજ ગુલાબી વાઘા ધારણ કરી અને પગ ઉપર પગ દઈને ચટકંતી ચાલે મારો વાલો, આ બ્રહ્માંડને લજાવતો હોય કરોડો કામદેવની એ માજા મૂકી દે, ઓહો તમારી શું વિશાત મારા વાલીડા આમે, અને આવો મારો ભગવાને રાજસ્થાનની રણથંભોર ધરતીમાં આવ્યો. Thank you. તમે રસ રંગે અતિ પ્રફુલ્લિત અંગે, તમે રસ રંગે અતિ પ્રફુલ્લિત અંગે, તમે રસ રંગે પ્રફુલ્લિત અંગે, તમે રસ રંગે પ્રફુલ્લિત અંગે, પ્રફુલ્લિત અંગે પ્યારો પ્રફુલ્લિત, રમે રસ રંગે અતિ પ્રફુલ્લિત અંગે, રમે રસ રંગે અતિ પ્રફુલ્લિત અંગે, ઓ નિજ સખા ઘેર ગીર ધારી રે પાલો, નિજ સખા ઘેર ગીર ધારી રે, ઓ શોભે શામાણિયો ગુલાબી રે, ઓ શોભે શામાણિયો ગુલાબી રે, હા આજે આ મોટી એકાદશી કીધું છે ને, તો આ મોટી એકાદશી ને દિવસે બધો થાક નિંદ્રા બધું ભૂલી જાઓ, અમે શનિવાર છે કાલે થોડું ઘણું એડજસ્ટ કરી લેજો, પણ આજે તો ભગવાનના ચરિત્રમાં ડૂબી જાઓ. અવધ પ્રસાદ નિર્ખિય શોભા, અવધ પ્રસાદ નિર્ખિય શોભા, અવધ પ્રસાદ નિર્ખિય શોભા, અવધ પ્રસાદ નિર્ખિય શોભા, તન મન પ્રાણ જાત વારી રે પ્યારો, તન મન પ્રાણ જાત વારી રે, હો શોભે શામાણિયો ગુલાબી રે, હો શોભે શામાણિયો ગુલાબી રે, ગુલાબી પાગ ધારી રે, ગુલાબી પાગ ધારી રે, શોભે શામાણિયો ગુલાબી રે, હો શોભે શામાણિયો રાજસ્થાનની રણથંભોર ધરતી થી ફરતા ફરતા ફરતા ફરતા પેલા ગુજરાતમાં પ્રવેશ કરો એટલે આવે ઉત્તર ગુજરાત, અને ઉત્તર ગુજરાતનું નાનું એવું ગામ એટલે ટોડલા. સમજી ગયા છો કોની વાત કરવી છે? ભલા ભક્તો કોમેન્ટમાં જરા એટલું કહી દેજો કે પ્રોબ્લેમ નથી તો આપણે લાંબુ ચલાવીએ, તમારો અંદાજિત સમય અમને કોમેન્ટમાં જણાવશો એટલે આ બાજુથી અમને ઓર્ડર મળે કે ભાઈ એટલું હાંકવાનું છે, નો થાકો ત્યાં સુધી આપણે લેવું છે બરોબર. હવે એ ટોડલા ગામ મોતીરામ ઠાકર એ બ્રાહ્મણ કર્મકાંડના પંડિત, એ કર્મકાંડના પ્રતાંડ વિજ્ઞાનિક કહેવાય હો, અને મોતીરામ ઠાકરના ઘરે કોઈ સંતાન નથી, પતિ પત્ની ખૂબ વિરહાતુર છે કારણ કે કોઈ સંતાન નથી, અને સંતાન નથી એટલે ખૂબ શોક છે કે મારે શેર માટીની ખોટ છે, શેર માટીની ખોટ છે. આવું ઝંખ્યા કરે પતિ પત્ની બાજુમાં જ શામળાજી, એ શામળાજીનું મંદિર એટલે પતિ પત્ની શામળાજી એકદમ ઓળઘોળ થયા છે. શામળાજીના મંદિરમાં શામળાજીની માધુરી મૂર્ત એકદમ પ્રેમથી ભગવાન શામળાજીની ભક્તિ કરે છે. શામળાજીની ભક્તિ કર્યા કરે ને શામળાજી ભગવાન પાસે માત્ર એટલું જ માંગે, પ્રભુ પેટનો ખાડો પૂરવા માટે અન્ન દીધું છે, સારી રીતે સમાજમાં રહેવા માટે એ આબરૂ દીધી છે, સારી રીતે જીવવા માટે તે શ્વાસ દીધા છે, સારા પરિવારમાં જન્મ દીધો છે, બસ વાલા હવે ખોટ માત્ર શેર માટેની છે, બસ એ ખોટ પૂરી દે પ્રભુ. આ ગદ ગદ થઈને મોતીરામ ઠાકરે એના પત્ની આ પ્રભુને આમાં વિનવે છે અને લાંબા સમયે પ્રભુને ખૂબ દયા અને ખૂબ કરુણા વર્ષી અને મોતીરામ ઠાકરના ઘરે એક પુત્ર રત્નનો જન્મ થયો અને નામ રાખ્યું ખુશાલ. ટૂંકમાં વાત કરીશ વાલા ભક્તજનો, કારણ કે બીજું હજી ઘણું આપણને લેવાનું છે. એ ખુશાલ નામ રાખ્યું છે. ખુશાલનો જન્મ થયો અને આ બાજુ ખુશાલ નામ એટલે રાખ્યું કે જ્યાં જન્મ થયો, જેવો જન્મ થયો ને આજુબાજુ બધા જ પ્રદેશમાં એટલી ખુશી, આમ આમ આમ આમ ખુશીના કોઈ ઠેકાણા નથી રહ્યા, એટલી ખુશી આજુબાજુના પ્રદેશોમાં વર્તાણી છે. અને એટલા માટે વાલા ભક્તજનો માતા પિતા બંને સાથે મળી અને નિર્ણય લીધો મોતીરામ ઠાકરે અને એના ઘરવાળા એના પત્નીએ કે આપણે આપણા પુત્ર રત્નનું નામ ખુશાલ રાખશું. વાલા ભક્તજનો ખુશાલ નામ રાખ્યું અને એ ખુશાલ પોતાના નામ પ્રમાણે ગુણાવાળો, હંમેશને માટે પોતાની ખુશી એ પોતાના હોઠ ઉપરથી એવી એક મુસ્કાન મૂકી દે કે સામે રહેલા માણસો એને એને જોવા જ કરે હો. વાલા ભક્તજનો એટલો રમાડવા આવે, ખુશાલને એટલો રમાડવા માટે આવે, આમ આમ આપણે આપણી આપણી કામ ન કરે કે એટલા માણસો માત્ર એક નાના છોકરામાં શું જોઈ ગયા. અને એ નાનો છોકરો એટલો તેજસ્વી, વાલા ભક્તજનો એવા ચરિત્રો કરે હે, નાના નાના બાળકોને પગમાં લાગી ગયો હોય ને માથે હાથ ફેરવે ક્યાં તો બાળક દોડતો થઈ જાય. આ આ સંત વિભૂતિની તાકાત જો હે, એ તો આપણી સાથે છે ને, એટલે આપણને એના એના એના પરચાઓ એના ઐશ્વર્યો દેખાતા નથી, પણ વાલા ભક્તજનો ભગવાને ભારો ભાર ઐશ્વર્યો મૂક્યા છે. નિષ્કુળાનંદ સ્વામી એ પોતાના કીર્તનોની પંક્તિઓમાં એવું કંઈક કહે હે, કીર્તનોની પંક્તિઓમાં એવું કંઈ કહે કે જેના શિષ્યમાં શિષ્ય છે શ્યામના, જેના વેણમાં વાલાના વેણ, એ સંત એ પોતે સ્વયં હરિ છે, સંત પોતે ભગવાન છે. આપણે કદાચ માયનામાં આપણા ગુરુ મહારાજને જો વાલા ભક્તજનો હે, આવડા મોટા લગભગ 40-50 જેટલી શાખાઓના મહંત છે અને હાલ 250 જેટલા સંતોના એ ગુરુ સ્થાને વિરાજમાન વાલા ગુરુવર્ય દેવકૃષ્ણ દાસજી સ્વામી, એની સાદાઈ તો જો. આપણા માટે એક ઐશ્વર્ય છે વાલા ભક્તજનો, વાલા ભક્તજનો આપણા માટે પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી જેવા સંતો જો, સાદા અને સરળતાની મૂર્તિ એના એના એના. હું તમને એક વાત કહું ને વાલા ભક્તજનો, અહીંયા અમારે જ્ઞાનબાગ ગુરુકુલમાં સ્વામી સભા લેવા આવે ને એટલે છોકરાઓ માત્ર એક જ વાક્ય સાંભળવા માટે બેઠા હોય, હું ખબર સ્વામીના અવાજમાં તો નહીં બોલાય પણ સ્વામી બોલે એ રીતે બોલું હું, છોકરાઓ મજામાં ને આટલું સાંભળવા માટે છે ને, આમ આમ છોકરાઓ તરબોળ. આ આ માનું વાત્સલ્ય વાલા ભક્તજન, પિતાનો પ્રેમ ને માનું વાત્સલ્ય આ સંતો પૂરું પાડે, આ ગુરુકુલની પરંપરા. નાનો છુબો કહી ન શકું પણ આ ગુરુકુલની પુણ્યભૂમિ કંઈક દિગંતમાં પોતાનો ધ્વજ ફેરકાવે છે એમનેમ નથી, પાછળ સંતોએ પોતાના લોહી રેડી દીધા છે વાલા ભક્તજનો. વાત કરીએ મોતીરામ ઠાકરના ઘરે ખુશાલની, ખૂબ ચરિત્રો કરે છે. હવે એક દિવસ ખુશાલ પોતે માટલીમાં ગોળ લઈને ગોળ વેચે છે આખા ગામમાં, જો હવે કારણ વગરનો ગોળ વેચે એટલે બધાને થયું આ ખુશાલ કારણ વગરનો ગોળ ક્યાં વેચે, બધાને આશ્ચર્ય થયું ભાઈ આ ગોળ કેમ વેચે છે, એટલે કોઈએ પૂછ્યું ખુશાલ કેમ ગોળ વેચો છો, અને ખુશાલે કીધું કે તમને ન ખબર પડે એ ખાલી મને જ ખબર પડે, શું આજે તો અહીંયાથી 500 એનાથી વધારે 5000 કિલોમીટર દૂર એ ઉત્તર પ્રદેશના છપૈયામાં મારો નાથ જન્મ, એ દિવસ રામનવમી અને રાતને 10:10 નો સુમાર. હવે ઈ ક્યુ ટેલિફોન ઈ સમયમાં હશે કે ન્યા છપૈયામાં બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજે દિવ્ય સ્વરૂપે જન્મ લીધો અને આ બાજુ ખુશાલ ભટ્ટ અહીંયા અહીંયા માટલીમાં ગોળ વેચે અને હારે ગાતા જાય. જય બોલો ઘન શ્યામ કી, જય બોલો ઘન શ્યામ કી, જય બોલો ઘન શ્યામ કી, જય બોલો ઘન શ્યામ કી, હે આનંદ આનંદ ભયો, જય બોલો ઘન શ્યામ કી, આનંદ આનંદ ભયો, જય બોલો ઘન શ્યામ કી, હે છપૈયા મિલાલ ભયો, જય બોલો ઘન શ્યામ કી, લાવો ઘોડા લાવો રે લાવો પાલખી, આજે આપણે ભેગા ભેગ ભગવાનને જન્મોત્સવ ઉજવી લઈએ વાલા ભક્તજનો, એ હાથી લાવો ઘોડા લાવો, હાથી લાવો ઘોડા શ્યામ કી, હે આનંદ આનંદ ભયો, જય બોલો ઘન શ્યામ કી, જય ઘન શ્યામ. પૂનમ કે ચંદ્ર જૈસી શોભા હે બાલકી, હે પૂનમ કે ચંદ્ર જૈસી, પૂનમ કે ચંદ્ર જૈસી શોભા હે બાલકી, જય હો ધર્મ બાલકી, હે જય હો નંદલાલ કી, જય હો ધર્મ બાલકી, રતિ પતિ લાલ આજ ઝૂલે પારણીએ મેં, રતિ શ્રી ઘન શ્યામ આજ ઝૂલે પારણીએ, હે જય હો ધર્મલાલ કી, જય હો ભક્તિ બાલ કી, હે જય હો ધર્મલાલ કી, જય હો ભક્તિ બાલ કી, ઘનશ્યામ પ્રભુ જન્મા. આ ધૂન થોડી લાંબી એટલે લેવી કે કદાચ થોડાક થાકી ગયા હોય ને તો મોજ કરી લ્યો, એટલે પાછા આપણે કથામાં ઉતરવું છે વાલા ભક્તજનો. જૈસી શોભા હે બાલકી, પૂનમ કે ચંદ્ર જૈસી, હો પૂનમ કે ચંદ્ર જૈસી શોભા હે બાલકી, જય બોલો ધર્મલાલ, ભક્તિ બાલ કી, હે જય હો ધર્મલાલ કી, જય હો ભક્તિ બાલ કી, છપૈયા મે લાલ ભયો, જય બોલો ઘન શ્યામ કી, પ્રેમનો આધાર આયો, જય બોલો ઘન શ્યામ કી, ધર્મલાલ કી જય બોલો ઘનશ્યામ કી જય હો ધર્મલાલ કી જય બોલો ઘનશ્યામ કી જય હો ધર્મલાલ કી પણ પ્રાગટ્ય કર્યું ભગવાન નો અને ભગવાને છપૈયામાં જન્મ લીધો અને આ બાજુ ખુશાલ ભટ્ટ પોતે ભગવાનના એ પ્રાગટ્યની દિવ્ય સ્મરણીઓમાં દિવ્ય સ્મૃતિઓમાં ગોળ વેચે છે. વાલા ભક્તજનો, એટલું જ નહીં, આ ખુશાલની પ્રતિભાઓ જોઈએ. પોતે ઠાકર હતા પણ ભટ્ટ કેમ કહેવાના? તો કે સંસ્કૃતની એટલી બધી પદવીઓ પોતે મેળવી, સંસ્કૃતની એટલી બધી પદવીઓ પોતે મેળવી વાલા ભક્તજનો, અને એ સંસ્કૃતની પદવીને કારણે એને એને શીર્ષક મળ્યું છે ભટ્ટનું. પોતે ભટ્ટ હતા નહીં પણ ભટ્ટનું શીર્ષક મળ્યું છે. અને એ ખુશાલ ભટ્ટ વાલા ભક્તજનો આ આ ભૂમંડળને વિશે પોતાના નામની પ્રમાણે એ ખુશીઓ ફેલાવે છે. હવે એમાં એવું કે ખુશાલ ભટ્ટને ને શામળાજીને બહુ સારી મિત્રતા. શામળાજી બાજુમાં, હવે શામળાજી ખુશાલ ભટ્ટ આરે રમવા આવે, કોઈ પણ આમ થાય ને તમને કહું તો ખુશાલ ભટ્ટ એકલા એકલા રમતા હોય ને શામળાજી પહોંચી જાય, મારે રમવું છે. હવે શામળાજી ખુશાલ ભટ્ટ આરે ગેડી દડો રમવા આવે, રોજ રમે, અને આરતીનો બેલ પડે, આરતી થવાની થાય એટલે ભગવાન પાસે મંદિર ભેગા, કમાળ બંધ હોય, અંદર ભગવાન બેહી જાય, આલો ભાઈ આપણે જવું પડશે, એ બાકી પૂજારીને માથે ડંકા વાગશે, બોલો ગિરિરાજ ધરણ કી જય. હવે પૂજારીને માથે આફત ન આવે એટલા માટે શામળાજી પાછા ગેડી દડો રમવા આવે અને રમીને પાછા મંદિરમાં વયા જાય. આવું તો કેટલા સમયથી ચાલ્યો પણ એક વખતે એવું બન્યું, વાલા ભક્તજનો સાંભળજો, એક વખતે એવું બન્યું કે ખુશાલ ભટ્ટ અને શામળાજી આ બંને રમતા હતા અને સોનાનો છડો પગમાં પહેરવાનો ને રૂપાનો ગેડિયો એ ભૂલી ગયા. સોનાનો છડો ને રૂપાનો ગેડિયો ભૂલાઈ ગયો. આ બાજુ શામળાજી મંદિરમાં આવી ગયા, આરતીનો ટાઈમ હતો એટલે ભગવાનને ઉતાવળ, પૂજારીએ પડદા ખોલ્યા, પૂજારીએ પડદા ખોલ્યા ને આરતી ઉતારી છે, એ આરતી ઉતારી અને ભગવાનનો સત્કાર કર્યો. હવે આરતી ને બધું પૂરું થયું પછી પૂજારીનું ધ્યાન ગયું કે રૂપાનો ગેડિયો ને હોનાનો છડો તો ભૂલાઈ ગયો, હવે સોનાનો છડો ને રૂપાનો ગેડિયો ભૂલાઈ ગયો. આ પૂજારીને ખબર પડી, મંદિરના ટ્રસ્ટીઓને ખબર પડી, એટલે એને તો પૂજારીનો વારો કાઢ્યો કે ભાઈ તમે જ કઈ ખોઈ નાખો ને કાં તો તમે ચોરી લીધો છે. હવે આવું કોઈ કહી દે ને, કોઈ સાચા માણસો ને કહી દે ને, લાગી બહુ આવે. આ ખોટા સિક્કાની જેમ ઉલળતા હોય ને ગમે એટલા ઉપાડી લઈને, કોઈ કઈ કે નહીં પણ કોઈ યોગ્ય પાત્રતા વાળો વ્યક્તિ હોય ને એને કદાચ આપણાથી કઈ કહેવાય જાય ને તો બહુ પ્રોબ્લેમ થઈ જાય. એટલે હવે આ બાજુ આ પૂજારીને એવું કીધું કે ભાઈ તમે જ કઈક ઘપલો કર્યો છે. આ વસ્તુ પૂજારીએ સાંભળી, પૂજારીનો હૃદય બેહી ગયો. ઓહો, આટલી એટલી ભગવાનની સેવા કરવા છતાં મને ઈ જ મળ્યું ને, એમ છેલ્લે મને મળ્યું તો ઈ જ ને કે તમે કઈક ઘપલો કર્યો છે. પૂજારીને પણ આમ આમ રોવો આવી ગયો ને પછી તો પૂજારીએ અન્નજળનો ત્યાગ કર્યો, ભગવાનના બારણા અંદરથી બંધ કર્યા અને ઠાકોરજીને સામે બેહી ગયો. ભગવાનને થાળ થયા બંધ, ભગવાનને કીધું કે ભગવાન હવે હું નહીં જમું અને તમે નહીં જમો, આપણે બે હામ હામાં બેહીએ છીએ. વાલા ભગવાન હવે જ્યાં સુધી હું છે ને નિર્દોષ સાબિત ન થાઉં ત્યાં સુધી હું અહીંથી ઊભો નહીં રહે, કદાચ તમને ભૂખ લાગે કેજો હું જમાડી દઉં. થાળી ધરાવવાનું ચાલુ કર્યા, થાળી ભગવાન થાળ જમે, પૂજારીને મનાવવા આવે કે વાંધો નહીં જે થયો સાચું બોલીને તમે જમી લ્યો. ટ્રસ્ટીઓને એમ હોય ને કે ભાઈ પૂજારી હારા ગુણિયલ છે, ખોટા વયા જાય નહીં, એનો વાક નહીં હોય. એટલે એને એમ થાય કે નહીં હારા ગુણિયલ છે ને વયા જાય. આવું ન થાય એટલા માટે ટ્રસ્ટીઓ જમાડ મુખમાં. અરે વાલા ભક્તજનો, અતિશયોક્તિ ન થાય ને તો હું તમને એક વાત કહું. સંતોને લક્ષી છે ને, એટલે મેં આ જીવનમાં એ હૃદયથી હૃદય મળતા જોયા છે. જ્યારે પ્રેમ ઘટતો હતો ને ત્યારે સંતોને પ્રેમ પૂરતા જોયા છે. હૃદય મૂકો બાજુમાં, સંગીત મૂકો બાજુમાં, કથા ને બધી વસ્તુ મૂકો બાજુમાં, પણ જ્યારે જરૂર પડી વિદ્યાર્થીઓને ત્યારે સંતોને પોતાના હાથમાં કોડિયા લઈને વિદ્યાર્થીઓના મુખમાં મૂકતા જોયા છે. જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ માટે કંઈ થયું હોય, નાનો એવો હાથ બાથ ભાંગ્યો હોય, કંઈ થયું હોય, અને સંતોએ પ્રેમના કોડિયા, એ અમૃત પાન સમા કોડિયા વિદ્યાર્થીઓના મુખમાં મૂકીને જમાડ્યા, વાલા ભક્તજનો અતિશયોક્તિ થાય. પણ હું તમને કહું કે આ મેં મારી નજરે જોયું. આ સંતોનો પ્રેમ, આ કરુણા. આ બાજુ પૂજારીએ બંધ કર્યું જમવાનું. બે ત્રણ દિવસ થયા ને શામળાજીને થયું કે ભાઈ, મારો આ વહાલ સોયો પૂજારી છે, મને એટલા ભાવથી સેવા કરે, કોઈ દી કંઈ થયું નથી, મારે આને કઈ થવા ન દેવા. એટલે શામળાજી એ ટ્રસ્ટી બોર્ડ ને દર્શન આપ્યા. ટ્રસ્ટી બોર્ડ ને દર્શન આપીને એવું કીધું કે ભાઈ, એ મારો મિત્ર ટોડલામાં ખુશાલ છે, એને ઘેરે હું દરરોજ રમવા જાઉં છું, ન્યા હોનાનો છડો ને ગેડિયો ભૂલી ગયો, બાકી હકીકતમાં એવું કઈ છે નહીં, ચોરી બોરી કઈ થઈ નથી. હવે આ વસ્તુ જયારે ખુશાલે ને બધાએ હાંભળી, ખુશાલે તો હાંભળી નથી પણ ટ્રસ્ટી હોય એટલે ખાતરી કરવાનું વિચાર્યું. પણ આ બાજુ એક બીજો બનાવ બેનો, હવે આ ગેડિયો છડો મળ્યો એટલે મોતીરામ ઠાકર વિચારવા પડે, આનું કરવું શું, આ છે શું હકીકતમાં એમ, અને ક્યાંનું છે, આ ઘરમાં મળ્યું એટલે કઈક. આપણે એમ ખબર, પોલીસ પણ ચેતવતી હોય કે બિન છુઈ વસ્તુઓ અગર આપકો દીખે ઓર આપ ઉસકો ના પહેચાને તો ઉસકો મત છુઈએ, વો બોમ્બ ભી હો સકતા. આ ક્યાં કહેવાનું, વચ્ચે વચ્ચે થોડુંક આમ કંટાળો ન આવે એટલે સહજ શૈલીમાં સ્વામી કીધું ને, સાંસ્કૃતિક શૈલી ભેળવવાની. એટલે ઈ છડો ને ગેડિયો ભૂલાઈ ગયો, છડો ને ગેડિયો ભૂલાઈ ગયો. હવે આ મોતીરામ ઠાકર ગોતીને ઝવેરી પાસે ગયા, ભાઈ આ શું છે. હવે ઝવેરીએ તો તરત ઓળખી લીધું, ભાઈ આ તો શામળાજી મંદિરનો રૂપાનો ગેડિયો ને હોનાનો છડો છે, અને અત્યારે એની ચોરીની બહુ બહુ મોટી બૂમ બરાણ હાલે છે, માટે આ હટાડી દેજો, બહુ પ્રોબ્લેમ કરશે. એટલે મોતીરામ ઠાકરને શું, ભાઈ હતાળાય થોડું, ભગવાનનું છે, ભગવાનને પરત અપાય. પણ હજી તો મોતીરામ ઠાકર કંઈક નિર્ણય લે, મોતીરામ ઠાકર કંઈક નિર્ણય લે. અને એ નિર્ણય પહેલા તો ટ્રસ્ટી મંડળ, શામળાજીનું ટ્રસ્ટી મંડળ ઘેર આવ્યો કે ભાઈ આમ છે, આખી વાત કરીને સોનાનો છડો અને રૂપાનો ગેડિયો આપ્યો. ને આખું ટોડલાએ ખુશાલના ચરણોમાં નમી ગયું કે જે શામળાજી, જે દ્વારિકાનો અધિપતિને આપણે શીશ નમાવીએ છીએ, એ દ્વારિકાનો અધિપતિ તો આ ખુશાલ સાથે ગેડી દળી રમવા આવે. આ ભગવાનની કરુણા કહીએ કે ભક્તની ભક્તિની કરુણા કહીએ, વાલા ભક્તજનો, આ ખુશાલ અને આ શામળાજીનો દિવ્ય સંબંધ. ખુશાલ સાથે ગેડી દડો રમવા આવે અને એ છડો ને સાંકડો ભૂલી ગયા, એ વસ્તુ એ મળી, અને પછી પ્રૂફ થયું કે હા, હકીકતમાં પૂજારીનો કઈ ભાગ નથી, અને પૂજારીને નિર્દોષ ઘોષિત કર્યા. અને પછી તો પૂજારીએ ધૂન માંડી છે, કાંઈ કેવી ધૂન, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, લગાડીએ ને, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા, એ બોલજો, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો હરિ બોલ. નાના એવા ભગવાન હોય શામળાજી, બધીમાં ભરી લેજો, મન થાય તો આપણા છે. હવે આપણા ઈષ્ટદેવ ને યાદ કરી લે આ ધૂનમાં. એણે મને લગની લગાડી મારા વાલા, એણે મને લગની લગાડી મારા વાલા, શ્યામે મને લગની લગાડી રે, સરિતા નિહાળી અને અમેરિકા ન્યૂજર્સી ના વજુભાઈ રાખોલિયા $25 અર્પણ કરે છે. ભગવાન તમને અભરે ભરે મારો ઠાકોરજી ખુશ રાખે, સંતોના આશીર્વાદ તમારી ઉપર સદાય. વાલા ભક્તજનો ₹25 નહીં હો, ડોલર ગણતરી કરવી જરા, ત્યારે ભગવાન ખૂબ સુખી રાખે અને સંતો ખૂબ રાજી કરશે. સોરી સોરી વાલા ભક્તજનો, $251 હો, સોરી વાંચવામાં મિસ્ટેક થઈ, $251. એણે મને લગની લગાડી મારા વાલા, શ્યામે મને લગની લગાડી રે, ચાલો શામળાજી મંદિર નો અધ્યાય પૂરો થયો. હવે વારો આવ્યો ખુશાલ ભટ્ટ ના લગ્ન નો. આટલું બધું ભેણા હોય એટલે લગ્ન કરવાની સહેજે મા બાપ ની ઈચ્છા થાય એટલે ખુશાલ ભટ્ટ ને લગ્ન કરાવ્યા. હવે ખુશાલ ભટ્ટ તો ભાગી ગયા લગ્ન નું સાંભળીને ગીરી કંદરાઓ માં ક્યાંક. હવે ખુશાલ ભટ્ટ ભાગ્યા એટલે ઘરે માતા પિતા ને ચિંતા થઈ, ઓહો હો દીકરો વયો ગયો. હવે એ બધાને શું ખબર કે ભાઈ આ પરણવા નહીં, આ તો મોક્ષ નો પમાણનારો છે. પરણવા વાળો નહીં પણ મોક્ષ નો પમાણનારો છે. આ આવો આવો આવો ભક્ત છે, આ આવો આવો આ દેવ જેવો દીકરો છે ને આપણે એની પાછળ પડી ગયા છીએ. હકીકતમાં એવું ન હોય અને ત્યારે એ લોકોને કદાચ ખબર ન રહે અને પાછા ગોતવા ગયા એ ગુફાઓમાંથી પાછા ખુશાલ ભટ્ટ મળ્યા, પાછા ઘરે લાવ્યા. હવે ઘરે લાવ્યા અને એકદમ ઉદાસ રહ્યા કરે. પણ એક દિવસ ભગવાનને ખબર પડી ગઈ કે મારો દાસ ઉદાસ છે એટલે કોઈ હરિભક્તને ખુશાલ ભટ્ટને ઘેરે મોકલા. અને વાતમાંથી વાત ટૂંકમાં કહીશ કે વાતમાંથી વાત નીકળીને છેલ્લે વાત ત્યાં સુધી પહોંચી કે આ પૃથ્વી ઉપર તો હાલતા ચાલતા ભગવાન એ વિરાજમાન છે. હાલતા ચાલતા ભગવાન વિરાજમાન છે આવી વાત ઉપર વાત મળી અને પછી ખુશાલ ભટ્ટે જાણ્યું ને પછી તો સ્વામિનારાયણ એ હૃદયના રાજકુમારને મળવા માટે એ ખુશાલનું એ હૈયું થન ગણવા માંડ્યું વાલા ભક્તજનો. અને એ ખુશાલનું હૈયું ભગવાનને પ્રેમ ભરી નજરે જોવા માટે આમ આમ તડવડી ઉઠ્યું હો, બહુ આમ વિરહમાં વિરહાતુર થઈ જાય. અને એક દિવસ એક કોઈ ગામના વ્યક્તિ આવીને કીધું, ખુશાલ તળાવને કિનારે તને કોઈ વ્યક્તિ મળવા આવ્યો છે, તું જાયને મળ. ખુશાલને થયું કોણ હશે એટલે મળવા ગયા. એક થોડી દાઢી અને વૃદ્ધ ઉંમરના વ્યક્તિ હતા, તળાવને કિનારે બેઠેલા. હવે તળાવને કિનારે બેઠેલા એટલે ખુશાલને એમ થયું, ભાઈ કોણે હશે, કોણે હશે, આપણને શું ખબર. હવે આવું ખુશાલે જોયું એટલે એની પાસે જઈને પહેલા તો વંદન કર્યા, કારણ કે મોટી ઉંમર હતી. આ સંસ્કાર અત્યારની પેઢીમાં લાવવાના રહ્યા અને ઈ કામ છાતી ઠોકીને કહી શકું કે મારી માતૃ સંસ્થા ગુરુકુલ કરે છે. મારી માતૃ સંસ્થા ગુરુકુલ બસ માણસને માણસ બનાવે છે, આ સૌથી મોટી વાત છે વાલા ભક્તજનો. ખોટું હોય તો શીડ ચડે બાકી ચડે શુડીએ, પણ વાત કહું મુદ્દાની એ કઈ ને કસર તોડીએ રાખડા કસર રાખે નહીં. શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલ વખતે ગુરુકુલ બાંધતા વખતે કીધું હતું કે મારે તો માણસ ઘડવાનું કારખાનું કરવું છે, તમે તો તમારી તો શું કહેવાય માળા એ માણકા ફેરવો ને મોઢે સ્વામિનારાયણ સ્વામી આ શાશ્વત કરીને બતાવ્યું હો. અને હાલ શાસ્ત્રીજી મહારાજના એ એટલા એટલા વિદ્યાર્થીઓ ચેતન વંતા દીવડાઓની હાર માળા એ વિધ વિધ ક્ષેત્રમાં પહોંચીને પોતાના ઉજાગર એ પોતાની જ્યોતથી આ વિશ્વને ઉજાગર કરે છે. આ વાતમાં બેમત નથી વાલા ભક્તજનો. અને એટલા માટે જ ધન છે ગુરુકુલ, ધન છે જનતા, ધન છે ધીંગાણ ધરતીને, તારા સમીપે આવીને વિશુદ્ધ કર્યા મનને, માત્ર ધને છે માટે ધન છે જનતા તને ધન છે. તારા ચરણે એવા ને તે અમારા ખોડિયાને શુદ્ધ કરી નાખ્યા. આ માતૃભૂમિ ગુરુકુલના ઋણ વાલા ભક્તજનો. અને એ વૃદ્ધ વ્યક્તિને પગે લાગ્યા ખુશાલ ભટ્ટ અને નીચું માથું નામીને એટલું પૂછ્યું કે પ્રભુ તમે ક્યાંથી પધારો. હવે ત્યારના સમયમાં આવો સારો રિવાજ છે કે સારી રીતે બોલાવું, પ્રભુ તમે ક્યાંથી પધાર્યા. આ તો મુક્તાત્મા હતા ભાઈ, ભગવાનની સાથે વાતો કરવા વાળા, જેની આરે ભગવાન ગેડી દડે રમતા હોય ને કઈ એની સંસ્કારોની ઘટ ન હોય. અને એ ખુશાલ ભટ્ટ વાલા ભક્તજનો એ પગે લાગીને બોલે, ત્યારે વૃદ્ધ મનુષ્ય એમ બોલ્યા કે સ્વામિનારાયણે એવું કીધું છે કે જરૂર પડશે ને ત્યારે બોલાવી લેશું, અત્યારે ઘરના જેમ કે એમ કરવા મળો. આવડું મોઢું થઈ ગયું આમ નિમાઈ ગયા, આવું કીધું ભગવાને. પછી માથે હાથ ફેરવો ને કીધું, હા ભગવાને એવું કીધું છે અને ભગવાનની આજ્ઞા તમારે પાડવી જોઈએ. બસ એટલું થઈ, થોડીક મુલાકાત થઈને ખુશાલ ભટ્ટ આગળ આવેલા. અને પાછળ હજી તો પૂછું છું કે મારા ભગવાન ક્યારે બોલાવશે, હજી તો પાછળ જોયું ને ક્યાં તો પેલી વૃદ્ધ વ્યક્તિ ગાયબ હતી. અને વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એ સર્વ દેવનો દેવ, સર્વે ઈષ્ટનો ઈષ્ટ અને જગતનો તાત સ્વામિનારાયણ ભગવાન પોતે હતો. મારો વાલો પોતે વૃદ્ધનું રૂપ લઈને આ પોતાના મુક્તાત્માને કંઈક રસ્તો ચીંધાડવા આવેલો વાલા ભક્તજનો. અને રસ્તો ચીંધી રસ્તાના માર્ગ ઉપર પોતાના લગ્ન લેવાના છે વાલા ભક્તજનો, ખુશાલ ભટ્ટના લગ્ન લેવાના છે. હવે લગ્ન લેવાના કઈ સંસારમાં ચેન પડે નહીં, પોતાની રીતે પોતાના કાર્ય કર્યા કરે. વાલા ભક્તજનો કહું ત્યાં સુધી કે ખુશાલ ભટ્ટ પોતે શું કરી રહ્યા છે એનું ભાન ન રહે, પણ એવામાં ત્યારે દુષ્કાળ પડ્યો. દુષ્કાળ પડ્યો ને કોઈ વાતે વરસાદ આવે ને એટલે ખેડૂતો મજાણા કે હવે શું કરવું, વરસાદ થતો નથી, આ મોલ ખેતરમાં ઊભો સુકાય છે. ને ત્યારે કોકે કીધું, એટલે ઓલો ખુશાલ છે ને મોતીરામ ઠાકરનો પુત્ર, એ ભગવાન અરે વાતો કરે બધા એમ કે માટે એને વિનંતી કરો. અને ખુશાલને વિનંતી કરીને ત્યારે ખુશાલે નિર્માની થઈને કીધું, બાપ હું ભગવાન નથી, ભગવાનનો દાસ છું, અને મારા ભગવાનની ઈચ્છા છે તો મારા દેશના ખેડૂતોને ક્યારે એઠું જોવાનો વારો નહીં આવે. અને ત્યારે વાલા ભક્તજનો એને અનુષ્ઠાનો કર્યા અને ખુશાલ ભટ્ટે પોતે યજ્ઞ કર્યો અને વરસાદની હેલી એ મુછડાધાર વરસાદ થયો વાલા ભક્તજનો. અને આ ચરિત્ર જ્યારે જોયું ને, ત્યારે એક એકના કંઠ નીતરી ગયા હો કે બસ હવે આ જ ભગવાન છે. પણ ત્યારે ખુશાલે ફરી સભામાં કહી દીધું કે ના, મારો ભગવાન તો ગઢડામાં દાદાના દરબારમાં એ પોતાના લીલા ચરિત્રોના ફૂલ વિખેરી રહ્યો છે, હું તો માત્ર એના ચરણનો દાસ છું. વાલા ભક્તજનો આવી વાત કરી અને આ ખુશાલ ભટ્ટની આ વાત સાંભળી અને રાજી થયા. પછી તો ભગવાનનો બોલાવો આવ્યો અને ખુશાલ એ ફૂલા નથી સમાતા, અને ખુશાલ ફૂલા નથી સમાતા. ભગવાનને મળવા એ ગઢડા ભણી દોટ દીધી ને આવીને ભગવાનના દર્શન કરે છે. એ ભગવાનના શણગારનો એક કીર્તન આપણે લેવું છે વાલા ભક્તજનો, સાથે સાથ પુરાવીએ. હે પેરીને પૂર ચાલતા ઠમકે રે શોભે શામણિયો, પેરીને પૂર ચાલતા ઠમકે રે શોભે શામણિયો, એકેડે કંદોરો ઘુઘરી ધમકે રે શોભે શામણિયો. વાલા ભક્તજનો તમારો પ્રતિસાદ આવો ને આવો મળતા રહે ને તો અમે બહાર નીકળશું. હે પેરી પૂર ચાલતા ઠમકે રે શોભે શામણિયો, મારા વાલીડાની ચાલ, નેપુર એટલે પગમાં ઝાંઝર પહેરીને ભગવાન હાલે. વેઢવીટી છે નંગ જડાવરે શોભે શામણિયો, શોભે વેઢવીટી છે નંગ જડાવરે શોભે શામણિયો, બાજો છે ખૂબ બનાવરે શોભે શામણિયો, બાજો છે ખૂબ બનાવરે શોભે શામણિયો, એ બાજો છે ખૂબ બનાવરે શોભે ચાલતા ઠમકે રે શોભે શામાડિયો ભક્તજનો આવતીકાલના ઠાકોરજીના થાળના યજમાન વિદ્યાર્થી ભવ્ય શૈલેષભાઈ બારસિયા તરફથી કાલે ઠાકોરજીના સંતોના થાળ છે તથા ઘનશ્યામ મહારાજના વૃંદાવનના વાઘા પણ તેમના તરફથી કરાવવામાં આવેલ છે. માટે વાલા ભક્તજનો ઠાકોરજી ખૂબ ખૂબ રૂડું કરે, મારા સંતો મારા ભગવાન ખૂબ ખૂબ રાજી કરે અને અભરે ભરે ભગવાન અને સંતો ખૂબ રાજી થાય. એ વેઢ વીટી છે નંગ જડાવરે શોભે શામળ્યો શોભે શામળ્યો હેમ બાજુ છે ખૂબ બનાવરે શોભે શામળ્યો હેમ બાજુ છે કકડા બેઉ હાથે રે શોભે શામળ્યો એ સોના સાંકડા પેરા છે મારે નાથે રે શોભે શામળ્યો ચાલતા ઠમકે રે શોભે શામળ્યો ભક્તજનો છેક સુધી આમને જોડાઈ રહેજો, કારણ કે છેલ્લે તો આપણે આ સંપ્રદાયના સૌથી સુંદર છંદો લેવા છે અને એ પણ સાહિત્ય એ પણ ચારણી શૈલીમાં. માટે છેલ્લે સુધી જોડાઈ રહેજો વાલા ભક્તજનો. હે બેઉ કાનમાં કુંડળ લડકે રે શોભે શામળ્યો શોભે શામળ્યો કાનમાં કુંડળ લડકે રે શોભે શામળ્યો ઝડકે રે શોભે શામળ્યો શોભે એયુર મોતીડાની માળા ઝડકે રે શોભે શામળ્યો સાકડીને સોના દામ રે શોભે શામળ્યો મેરી સાકડીને સોના દામ રે શોભે શામળ્યો હે મંજુ કેશાનંદ ના શ્યામ રે શોભે શામળ્યો કેશાનંદ ના શ્યામ રે શોભે સર સર પર સધર અમર કરે અનુસર કર કર વર ધર મેર કરે ભર ભરયતીયુરા હરા ભરે નિરખતનાર પ્રવર પ્રગટ ગણ વીરસર નિકટ મુકુટ શિર સવર્ણ મે ભર સુંદર શ્યામ રમે રે જીરે રંગ ભર સુંદર શ્યામ રમે રે જીરે રંગ ભર સુંદર શ્યામ રમે આવા ભગવાનનું વર્ણન વાલા ભક્તજનો સમય મર્યાદા થઈ છે સાથે સાથે અમને પણ હવે ઉપરથી ઓર્ડર્સ આવ્યા છે કે હવે સંકીર્તન સરિતાને પૂર્ણ કરવી છે પણ એ પહેલા અમુક એવા છંદ છે કે જે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા છે વાલા ભક્તજનો અવશ્યપણે સાંભળીએ એ દિગંતમાં વાગતા છંદ પહેલા તો નાની એવી વાત કરું હવે મારે તમારી 5 થી 7 મિનિટ લેવી છે પણ એ છંદ પેલા હું જે છંદ ગાવે આ જુનાગઢ આ જુનાણું અને જુનાણામાં જ્યારે ત્રીજા ડેરામાં એ મહારાજ પોતે પોતાની બથમાં ભરીને સિદ્ધેશ્વર મહાદેવને પધરાવે સિદ્ધેશ્વર મહાદેવને પધરાવ્યા ભગવાનનો સાક્ષાત્કાર થયો અને બ્રહ્માનંદ સ્વામી કહેતા બ્રહ્મ મુનિ એ બ્રહ્મ મુનિએ છંદ રણકાર્યા અને આખે આખો ઓરડો એને પ્રકાશથી ભરી દીધો એ છંદ શું હતા નાચતની શંકા ને મૃગ મદ ભંકા ને ગમ ગમ ગમ કા ઘુઘરૂ કા નાચતની શંકા ને મૃગ મદ ભંકા ને ગમ ગમ ગમ ગમ નાચતની શંકા ને મૃગ મદ ભંકા ને ગમ ગમ ગમ કા ઘુઘરૂ કા ઢોલું કા ઢંકા ઓવત હંકા ડમ ડમ ડંકા ડમરૂ રણ ધૂળ ધડંકા ભોગ ગડંકા ભગ ભગ ભગ ભગ ભગ ભગ હે રણ ધૂળ ધડંકા ભોર ગડંકા જહર જહંકા ગહરે સા જય હે સિદ્ધેશા હરણ કલેશા મદન હમેશા માહેશા જી મદન હમેશા માહેશા હમેશા માહેશાજી મદન હમેશા માહેશાજી મદન હમેશા બોલી સિદ્ધેશ્વર મહાદેવ અને હવે હવે સંતોના રચેલે દિવ્ય છંદ અને દાદરાની લગી તાલ અને એની સાથે આપણે નિહાળીએ સંતોના છંદ સાંભળીએ અને સંતોના છંદ સાંભળીને છંદોમાં જોડાઈએ પછી આપણે જાગરણને પૂર્ણ જાહેર કરશું પણ એ છંદોમાં ગરકાવ થઈ જાય એવાલા ભક્તજનો અનુરાગ જાગ છબી અથાગ વારી અતિ વિશાલ તિલક ભાલ નિરખત જન હોત ન્યાલ પુન્નત ત્રય રેખ જાલ કાલ વ્યાલ હારી હે દિલસ ચંદ બૃહ શ્યામ વંક ચિંતિત ઉર જાત શંક મુખ મદ ભર પ્રીચ પંક એક ભ્રમર જ્ઞાની હે જય જય ઘન શ્યામ શ્યામ યંગુ જગત ખુદ ખુદામ સુંદર સુખદામ નામ સાવરે ગુમાની સુંદર સુખદામ નામ છેલે ગુમાની તીક્ષણ મનુ કામ કીર નાસા છબિ દીત કીર ધીર ધ્યાન લાવે કુંડલ શુભ શ્રવણ કીર નોતમ કાંતિ નવીન મન કો હેમ જુગલ મીન ચંદ મિલત આવે કપલોલ ગોર ચિંતત ચિત લેન છોર તાકે બીજ છદન કોર જોર દિલ નિશાની એ જય જય જદુનાથ હાથ મુરલી ધર્મ બટ માથ ગઢ પુરપતિ ગોપીનાથ આશરો તિહારો હે ગઢ પુરપતિ ગોપીનાથ આશરો તિહારો સંત દાલિમ સમપંક્તિ દંત સમર મહંત સંત ખંત સંત કરકે લોભિત ચિત અધર લાલ વિલસત મિત્રો પ્રબાલ રાજત અતિશય રસાલ તાળ વંશી ધરકે અંબક થલ ચિબુક જાન કંબો સબ કંઠ માલ તારત શિવ આદિ જ્ઞાન યાન કુર નયાની હે જય જય જદુનાથ હાથ મુરલી ધર્મ ગટ માથ ગઢ પુરપતિ ગોપીનાથ આશરો તિહારો ગઢ પુરપતિ ગોપીનાથ આશરો તિહારો અઘ વિનાશ પરસ અંગ હોત ઉતંગ ડોલ હે રાજત મહી ઉદ્વરેક વ્રજદાતિક સ્વૈત પ્રેક બ્રહ્માનંદ દેખ દેખ લેખત કુરબાની જય જય ઘન શ્યામ શ્યામ અંબુજ દ્રગ કુદ કુદામ સુંદર સુખદામ નામ સાવરે ગુમાની સુંદર સુખદામ નામ સેલરે ગુમાની ભૂતમાક ગત નિશંક ગાવે ઝગ ઝગ ઝગ ઝમક ગાટ થગ થગ થઈ થે તથાટ નોતમ પ્રગ દ્રગ નિરાટ લલિત નાટ લાવે ઓ કથકથ હસ દૂતલીન પથપથ કિયસા પ્રવીન કથકથ ગ્રત લેત શેષ કિન જુતીન નાચે હરી હર અજિ હેર હેર વિલસિત ભ્રુમેર પ્રેર પર ગટ ગટ પેર પેર નટવર નાચે હે ભર ગટ ગટ પેર પેર નટવર નાચે ભર ગટ ગટ પેર પેર નટવર નાચે સર પર સદા યમર તર અનુસાર કર કર વર ધર મેર કરે હરિ હર સૂર્ય વાણી અછણ અતિ માનાર બર બર અતિ ઉર હર પર નિર ખતનાર પ્રવર પ્રગટ ગણ નિર જર નિકટ પુણ્ય શિર સવર્ણ મે ધન રામ બાણ ઘરર ઘરર પદ ભૂંગાર રંગ ભર સુંદિર શ્યામ રમેર જીરે રંગ ભર સુંદિર શ્યામ સહજાનંદ કુમારી વૈરાગ્યવાન સાધુતા પરાયણ નિષ્ઠિન રહે છે ભક્તિ પરાયણ સાધુ ને વારે વારે નમીએ વાલા વાલા ગુરુદેવ મહારાજ વાલા વાલા ગુરુદેવ મહારાજ વાલા વાલા ગુરુદેવ મહારાજ કાઠિયાવાડ માં કોક દીક તું ભૂલો ને પડ ભગવાન તારા એવા તે કરું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવું શામળા અને આ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પ્રગટપણે અવતાર લીધો છે ને ત્યારે હકીકતમાં આપણે એને ભક્તિ કરીને એટલા રાજી કરવા જોઈએ કે ભગવાન સ્વર્ગ કે અક્ષરધામ ભૂલી જાય અને આજની આપણી આ સત્સંગ સભા એને અહીંયા વિરામ આપીએ હવે આપણે 2 મિનિટ ધૂન કરીને બાદમાં સભાને વિરામ આપશું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આશીર્વાદ આપો સંતોના ચરણોમાં વિનંતી કરું એવા રોડા આશીર્વાદ આપો કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ભગવાન જે હેતુ લઈને આવ્યા અનેક જીવના કલ્યાણ માટે એ હેતુમાં એ ભગવાનની સેવામાં કાયમને માટે આ બધા ભાગરૂપ બને અને કાયમ આવી રીતે હરિભક્તોને રાજી કરતા રહીએ અને અનેકના શ્રેય માટે અને અનેકના પરેય માટે પોતાની શક્તિઓનો ઉપયોગ થાય. વાલા ભક્તજનો, આજની આ જાગરણની સંકીર્તન સરિતા એને માણવાનો દરેક ભક્તોને ખૂબ આનંદ આવ્યો હશે. દર એકાદશીના દિવસે અહીંયાથી જાગરણની સભાઓ થતી હોય છે. આપણે રાજકોટ ગુરુકુલથી જાગરણ માટેની આ કીર્તન સરિતાઓ થતી હોય છે. આપણે અન્ય સંસ્થાઓ પણ સંકીર્તન સરિતાઓ અને સભાઓ થતી હોય છે. તો વાલા ભક્તો એમાં ભાગ લેતા રહેજો. એ સિવાય અન્ય દિવસોમાં પણ શૌર્ય સભા વગેરે અનેક આવા નાના મોટા કાર્યક્રમો હોય છે. પ્રસંગોપાત અનેક જુદા જુદા આવા આખ્યાનોની કથા અમારે ઋગ્વેદભાઈ કરતા હોય છે. પોતે સારા પૂજારી, ઠાકોરજીની સેવા પૂજા એમાં પણ ભગવાને એને ખૂબ આવડત આપી છે. પૂજ્ય વડીલ સંતો બધા બહુ રાજી છે અને એમને ભગવાને કંઠ આપ્યો છે અને શક્તિ આપી છે. એની શક્તિ અત્યારે સંતોને રાજી કરવા માટે, આપ જેવા ભક્તોને રાજી કરવા માટે વાપરે છે. છેલ્લે બધાય ભક્તોને ખૂબ ભાવથી, હેતથી હેપી એકાદશી બધાયને જય સ્વામિનારાયણ કહી અને આજની આ સંકીર્તન સરિતાને અહીંયા વિરામ આપીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની.